समावर्तनम वेवा प्रतिष्ठा सदम लक्षणम यात्रा प्रवेशनम सद्यो वृष्टि कर्म विलक्षणम उत्पत्ति लक्षणम चेव सर्व संक्षेपतो ब्रुवे। हवे संहिता स्कंदना स्वरूपनो परिचय આપવામાં આવે છે, તેમાં ગ્રહચાર ગ્રહોની ગતિ, વર્ષ લક્ષણ, તિથિ, દિવસ, નક્ષત્ર, યોગ, કરણ, મુહૂર્ત, ઉપગ્રહ, સૂર્ય સંક્રાંતિ, ગ્રહ ગોચર, ચંદ્રમા અને તારાબળનું સંપૂર્ણ લગ્નો તથા ઋતુ દર્શનનો વિચાર, ગર્ભાધાન, પુંસવન, સીમંતોનયન, જાતકર્મ, નામકરણ, અન્નપ્રાશન, ચુડાકરણ, કર્ણવેદ, ઉપનયન, મુંજીબદ્ધન એટલે મુંજનો કંદોરો બાંધવો અર્થાત વેદારંભ, શુરિકા બંધન, સમાવર્તન, વિવાહ, પ્રતિષ્ઠા, ગૃહલક્ષણ, યાત્રા, ગૃહપ્રવેશ, તત્કાલ, વિષ્ટિજ્ઞાન, કર્મ વૈલક્ષણ્ય તથા ઉત્પત્તિનું લક્ષણ, આ બધા વિષયોનું સંક્ષેપમાં વર્ણન કરીશ. એકમ દશ શતમ ચેવ સહસ્ત્રાયુત લક્ષણ લક્ષકમ પ્રયુતમ કોટિ સંજ્ઞા ચ અર્બુદમ અબ્જ અર્બુદમ જમ ચ ખર્વકમ નિખર્વમ ચ મહાપદ્મમ શંકુર જલ ધીરેવ ચ અંત્યમ મધ્યમ પરાર્ધમ ચ સંજ્ઞામ દશ ગુણોત્તરાહ ક્રમાદુત ક્રમતો વાપી યોગ કાર્યો અંતરમ તથા હન્યા દ્રુણેન ગુણ્યમ શાત તે નેવ ઓપાંતિ માદિકાન શુદ્ધયે દ્વરો યદુ ક્ષણસ્વ ભાજ્યાંત ત્યાત તત્ફલમ મુને. હવે ગણિતના પ્રકરણનો પ્રારંભ થાય છે. એક એકમ દસ દશક શત સેંકડો સહસ્ત્ર હજાર અયુત દસ હજાર લક્ષ લાખ પ્રયુત દસ લાખ કોટી કરોડ અર્બુદ દસ કરોડ અબજ સો કરોડ ખર્વ દસ અબજ નિખર્વ એને કહેતા ખર્વ એટલે કે દસ ખર્વ મહાપદ્મ દસ ખર્વ શંકુ એટલે નીલ જલધી દસ નીલ અંત્ય પદ્મ મધ્ય દસ પદ્મ પરાર્ધ એટલે કે શંખ થાય વગેરે સંજ્ઞાવાચક સંજ્ઞાઓ ઉત્તરોત્તર દસ ગણી માનવામાં આવી છે. યથાસ્થાને આંકડાની જોડ એટલે યોગ્ય અંતરક્રમ અથવા વ્યુત્ક્રમથી કરવી જોઈએ. જેમ કે બે પાંચ બત્રીસ એકસો ત્રાણું અઢાર દસ સો આમને ક્રમ યા વ્યુત્ક્રમ એકમ કે સો તરફથી જોડવામાં આવે, સમાન સ્થાની અંકોની પરસ્પર જોડ કરવામાં આવે અર્થાત એકમને એકમ સાથે અને દશકને દશકની સાથે જોડવામાં આવે તો સર્વથા યોગફળ ત્રણસો સાઠ જ થશે. એ જ પ્રમાણે દસ હજાર અને ત્રણસો સાઠ આમાં ત્રણસો સાઠને દસ હજારની નીચે લખીને પૂર્વવત સરખા સ્થાનીય આંકડામાંથી તે જ સ્થાનવાળા આંકડાને ક્રમ યા વૃત્ક્રમથી પણ બાદ કરવામાં આવે તો શેષ સર્વથા નવ હજાર છસો ચાલીસ જ રહેશે. ગુણ્ય જેને ગુણવાનું હોય ના અંતિમ અંકને ગુણકથી ગુણવો જોઈએ, પછી તેની બાજુના અંકને પણ તે જ ગુણકથી ગુણવો જોઈએ. આ પ્રમાણે આદિના અંક સુધી ગુણા કરવાથી ગુણનું ફળ પ્રાપ્ત થઈ જાય છે. અહીં અંકા નામ વામતો ગતિ આ ઉક્તિ અનુસાર આદિ અંત સમજવા જોઈએ. જેમ કે એકસો પાંત્રીસ ગુણ્યા બાર આમાં એકસો પાંત્રીસ ગુણ્ય છે અને બાર ગુણક છે. ગુણકનો અંતિમ અંક થયો એક તેમાં બારથી ગુણા પહેલા થશે, પછી તેમના પછીની ત્રણની સાથે, પછી પાંચ સાથે. જેમ કે બાર એકુ એટલે એકસો પાંત્રીસ ગુણ્યા બાર કરો હોય તો બારનો એક પેલા બાર સ્થાન પર, બાર તેરી છત્રીસ અને બાર પંચા સાઠ. એટલે વાસ્તવમાં ગુણાકારની પદ્ધતિ તે સમયની છે જયારે લોકો ધૂળ પાથરીને તેના પરથી આંગળીથી ગણિત કરતા હતા. આધુનિક શૈલી તેનાથી ભિન્ન છે. રૂપ વિભાગ અને સ્થાન વિભાગથી આ ગુણનને અનેક પ્રકાર થઈ જાય છે. આનો વિસ્તાર લીલાવતીમાં જોવો જોઈએ. હે મુને, એ જ પ્રમાણે ભાગફળ જાણવા માટે પણ પ્રયત્ન કરવો. જેટલા આંકડાથી ભાજક સાથે ગુણા કરવાથી ભાજ્યમાંથી ઘટી જાય તે જ અંક ભાગફળ થાય છે. એટલે સોળસો વીસ ભાંગ્યા બાર બરાબર એકસો પાંત્રીસ ભાગફળ થયું. જેમ કે ભાજક ભાજ્યફળનો અહીંયા દાખલો ગણવાની રીત છે કે બાર એકુ બાર અને બાર તેવી છત્રી બાર પંચે સાઠ ને જે ભાગફળ આવે એ રીતની ગણતરી અહીંયા કરવાની છે. સમંગ ઘાતો વર્ગ સ્યાત તમે વાહુ હુ કૃતિમ્બુધા અંતયાતુ વિષયમ આત્યકત્વા કૃતિમ મૂલમ નેશેત પૃથક દ્રિગુણે નામુના ભક્તે ફલમ મૂલે નશ્યેત ક્રમાત તત્કૃતિમ ચ तेजे द्वीप त्वजे द्विप्र मूलेन विभजेत पुनः एवं मुहु वर्ग फल मूलम जायते च मुनीश्वर। बे सरखा अंकोना गुणनफळ ने वर्ग कहेवामां आवे छे, जेम के चार नो वर्ग चुके चुके सोळ थाय अने नव नो वर्ग नव्या नव एक्यासी थाय छे। वर्ग के कृति काढवा माटे बीजा पण अनेक प्रकार लीलावती में आपवामां आव्या छे। वर्गमूळ जाणवा माटे जमणा अंक थी लईने डाबी बाजुना अंक सुधी अर्थात आदि थी अंत सुधी विषम अने समन समनू चिन्ह करी देवू जोईए। ऊभी लीटीने विषयमां आडी लीटीने समनू चिन्ह बताव मानवामां आव्युं छे। अंतिम विषयमां जेटला वर्ग घटी सके तेटला घटाड़ी देवा जोईए, ते वर्गनुं मूळ लेवू अने तेने अलग राखवू जोईए। पछी द्विगणित मूलथी सम अंकमां भाग दईने जे भागफळ आवे तेने वर्ग विषयमां घटाड़ी देवो, पछी तेने बे गणो करीने लाइनमां मूकी दे। हे मुनीश्वर, आ प्रमाणे वारंवार करवाथी लाइननुं अर्धुं वर्गमूळ थाय छे। जेम के 16384 નું વર્ગમૂળ ઉપરોક્ત પદ્ધતિથી કાઢવાથી 128 આવે છે, જેવી રીતે 163 અને 84 બેના અલગ અલગ ભાગ કરેલા છે। 163 ને એક પ્રથમ 163 માંથી પહેલા એક ને એક વડેનું ગુણન થયું, એની ઉપરથી 6 આંકડો ઉતરો, હવે પછીનું ગુણનફળ હોય તો 4 છે, એટલે 23 થયા, 23 અને 4નો પુનઃ પાછો આવે છે। ત્યારબાદ સંખ્યા વધે છે 19 અને ઉપરથી 8 નીચે ઉતરે છે, ત્યારે 198 થયા, જેમાં નજીકનો 192 અંક આવે છે। વધેલી સંખ્યા 6 છે, ઉપરથી 4 ઉતરે છે એટલે 64 થાય છે, એટલે આંકડા લખીને જમણેથી ડાબી તરફ ઊભી આડી રેખા કરીને વિષમ સમ આંકડા સમજવો જોઈએ, જે બરાબર આવે છે તમારા 128। સમ્યત્ર અંકહતિ પ્રોક્તો ધનસ્ત્ર વિધિ પદે પ્રોચ્યતે વિષમમ ત્વાધમ સમે द्वेच तत ह परम विशुद्ध्यम विषमाद ज्ञात दधन तन मूलच्युते त्रि निध्यान याप्तम मूल कृत्या समम मूले न्यसेत फलम तत्कृति चांत्य हिं चांत्य अनिहता निक्रग्नि च अपि विशोधयेत घनम च विषमादेवम घनमूलम मुहुर्भवेत। सरखा त्रण अंकोना गुणनफळने घन एटले के जेनो त्रणनो घन थयो, त्रण गुणिया त्रण गुणिया त्रण बराबर 27 कहेवाय छे। हवे घनमूळ काढवानी विधि बतावामां आवी छे। जमणी बाजूना पहेला अंक पर घन अथवा विषमनुं चिन्ह ऊभी लीटीना रूपमां करे, तेनी डाबी बाजूमां બાજુના બે અંકો પર સીધી લીટીના રૂપમાં અઘન અથવા સમનું ચિહ્ન લગાવવું। આ પ્રમાણે છેલ્લા અંક સુધી એક ઘન વિષમ અને બે અઘન સમના ચિહ્ન લગાવવા જોઈએ। અંતિમ યા વિષમ ઘનમાં જેટલા ઘન ઘટી શકે તેટલા ઘટાડી દેવા, તે ઘનને જુદા રાખવા, તેનું ઘનમૂળ લઈને તે ઘનમૂળનો જ વર્ગ કરે, પછી તેમાં 3થી ગુણા કરવા, તેનાથી આદિ અંતમાં ભાગાકાર કરે, ભાગફળ લબ્ધિને અલગ લઈને તેનો વર્ગ કરે અને તેમાં અંત્ય એટલે પ્રથમ મૂલાંક અને 3થી ગુણા કરે, પછી તેના પછી અંકમાં તેને ઘટાડી દે તથા અલગ રાખેલી લબ્ધિના ઘનને આગળના ઘન અંકમાં ઘટાડી દે। આ પ્રમાણે વારંવાર કરવાથી ઘનમૂળ સિદ્ધ થાય છે। ઉદાહરણ આ પ્રમાણે છે, 19683 નું ઘનમૂળ કાઢવું છે તો મૂલોક્ત વિધિ અનુસાર આની ક્રિયા આ પ્રમાણે છે, 19 1 અને 9 અને 6 8 3 અને 2 અલગ ભાગ કરી દેવા આડી અને ઊભી લીટીમાં। હવે એમાં જે 8 છે એ ઘનમૂળ છે 2 ગુણ્યા 2 ગુણ્યા 3, એટલે 2 4 તેરી 12, 12 શબ્દ આવ્યો, ઉપરથી 106 એટલે 27 ઘનમૂળ પહેલાનું મળે છે, પછી 84 બરાબર, ત્યારબાદ 328 એની વધી શેષ વધશે, તેનું 294 7 ગુણ્યા 7 ગુણ્યા 2 ગુણ્યા 3 એટલે 294 છે, 343 7 ગુણ્યા 7 ગુણ્યા 7 343 અને 00 થયું 8 ઘન, તેનું મૂળ 2, 2 નો વર્ગ 4, 4 ગુણ્યા 3 બરાબર 12, 7 નો વર્ગ 49, 49 ગુણ્યા 2 98 અને 98 ગુણ્યા 3 એટલે 294 આ રીતનું થયું, એટલે એનો ઉત્તર આવે છે 294। અન્યો અન્ય હાર નિહંતો હરાંસો તુ સમચ્છેદા લવા

तृतीयांश ने उमेरवाथी तेर षष्ठा आ तेर षष्ठांश आ छायाग्रह नो अंतर थयु तथा छाया नो अंतर बे तृतीयांश माथी एक तृतीयांश बराबर एक षष्ठांश थयु। हवे कहेला नियम अनुसार प्रथम छाया एक तृतीयांश ने छायाग्रह ना अंतर वडे गुणी एटले के एक तृतीयांश गुणिया तेर षष्ठांश बराबर तेर बार थई तेर बारांश थई तेने छाया ना अंतर एक षष्ठांश वडे भागी एटले के तेर बारांश गुणिया छ एकांश बराबर त्रण तृतीयांश के जे के छ एक तृतीयांश आ पहली भूमि नु मान थयु। एज रीते द्वितीय छाया बे तृतीयांश वडे छायाग्रह ना अंतर तेर षष्ठांश ने गुणी ने छाया ना अंतर एक षष्ठांश वडे भांगता बीजी भूमि नु मान छवीस तृतीयांश थयु तथा भूमि ने पहली भूमि ना मान तेर तृतीयांश ने शंकु वडे गुणी ने गुणन फल तेर चतुर्थांश ने प्रथम छाया वडे भांगता लब्धी तेर तृतीयांश आवी आ दीपक नी ऊंचाई थशे। आज रीते बीजी भूमि थी पण दीपक नी ऊंचाई आटली ज आवशे। उपयुक्त बधी वातोनु ज्ञान त्रैराशिकथी ज थाय छे। आ परिक्रम गणित मैं संक्षेप में कह्युं। हवे ग्रहनो मध्याधिक गणित जाणुं छुं ए पण संक्षेप हवे ग्रहनो मध्याधिक गणित जाणुं छुं ए पण वधु विस्तारथी नहीं जणावुं छुं तो जाणुं छुं विभु वधु विस्तारथी नहीं। अत्रे आपणे आने विराम आपशुं आ भागने आज भागने आपणे आगळ रेकॉर्डिंग करशुं पण अत्रे ने विराम आपशुं।